શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 11મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, આ લોકમાં સર્વે દાનોમાં પણ અન્નદાન સર્વ કરતાં શ્રેષ્ઠ કહ્યું છે. કારણ કે અન્ન છે તે પ્રાણીઓના પ્રાણ છે, એથી અન્નનું દાન કરનાર પ્રાણનું દાન કરનારો કહેલો છે. અને કળિયુગમાં અન્ન સમા પ્રાણ કહેલા છે. પહેલા કલ્પમાં પ્રજાપતિ બ્રહ્માજીએ અન્નને અમૃત કહેલું છે. ત્રણે લોક અન્નને આશરે જ જીવે છે તેમાં કોઈ સંશય નથી. હે વિપ્ર, યાચના કરનાર સત્પાત્ર બ્રાહ્મણને જે ગૃહસ્થ અન્નનું દાન કરે છે તે પરલોકમાં પોતાનું હિત કરનાર એવા ઉત્તમ નિધિનું સર્જન કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કે અન્ય કોઈ ભૂખ્યા જનને જોઈ જે ગૃહસ્થ સ્વયં ઉપવાસ કરીને પણ અન્નાર્થીને અન્ન ભોજન આપી દે છે તે જ ખરો ધર્મવેત્તા છે. પાપકર્મ કર્યું હોય છતાં પણ જે ગૃહસ્થ અભ્યાગતને અન્ન આપે છે તેમાં પણ બ્રાહ્મણને વિશેષપણે આપે છે તે ગૃહસ્થ કરેલા પાપથી લેપાતો નથી. હે વિપ્ર, શરીર સંબંધી પંચધાતુ અન્નના અભાવમાં ક્ષીણ થઈ જાય છે. આ લોકમાં બળવાન મનુષ્યનું બળ અન્નના અભાવમાં નાશ પામી જાય છે. ત્રણે લોકમાં સ્થાવર જંગમ જે કોઈ પ્રાણી માત્ર તે અન્નથી જ જીવે છે, એથી બુદ્ધિશાળી મનુષ્યે ધર્મને અર્થે પણ અન્નનું દાન કરવું. હે રૂઢાવ્રતવાળા વિપ્ર, અન્નદાન કરનાર મનુષ્યનું શરીરનું બળ અને ઇન્દ્રિયોનું બળ અર્થાત ઓજ અને પુણ્ય ત્રણેય લોકમાં નિરંતર વૃદ્ધિ પામતા રહે છે. એટલું જ નહીં, યશ કીર્તિ પણ વૃદ્ધિ પામતી રહે છે. હે વિપ્ર, અભ્યાગતને અન્ન પ્રદાન કરનાર મનુષ્યોના પોતાના સંકલ્પથી રચેલા સ્થાવર જંગમ રૂપ ભવનો તરુણ સૂર્યના કિરણો સમાન ઉજ્જવળ થઈ સ્વર્ગમાં પ્રકાશે છે. પછી તે પિત્તવર્ણા તથા શ્વેતવર્ણા સોનાના મહેલો અને સુવર્ણની ઉજ્જવળ શૈયાઓને અન્નનું દાન કરનાર પુરુષ પામે છે, તેથી અન્નનું દાન કરો. 100,000 જેટલા વિપ્રોને અથવા 10,000 વિપ્રોને અથવા 1,000 વિપ્રોને અથવા 100 વિપ્રોને જે સદગૃહસ્થ પોતાની શક્તિ અનુસાર દૂધપાક આદિ શ્રેષ્ઠ અન્ન વડે તૃપ્ત કરે છે તે ગૃહસ્થ સુવર્ણના જેવા અને સૂર્યની સમાન ચળકતા વિમાનમાં બેસીને સ્વર્ગમાં નિવાસ કરે છે. ત્યાં દેવતાઓના ગણો તેમની કીર્તિનું ગાન કરે છે. હે વિપ્ર, આ લોકમાં ભૂમિદાનને પણ મહાદાન કહેલું છે. મનુષ્ય ભૂમિનું દાન કરી સર્વે કામનાઓને પ્રાપ્ત કરે છે. જે પુરુષ પાકેલા ધાન્યથી ભરપૂર ગાયના ચર્મ જેટલી પણ ભૂમિનું સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણને દાન કરે છે તે પુરુષ જેનો અંત જ ન હોય તેટલા પુણ્યને પામે છે. 1 બળદ અને 100 ગાયો જેટલી ભૂમિમાં સૂઈ શકે તેટલી ભૂમિને ગોચર્મ ભૂમિ કહેલી છે. આવી ભૂમિનું દાન કરનાર પુરુષ સર્વ પાપ થકી મુક્ત થઈ તત્કાળ અશ્વમેધ યજ્ઞ કરતાં પણ અધિક પુણ્યની નિશ્ચય પામે છે. મહાબુદ્ધિશાળી પુરુષ 1 પૃથ્વીનું દાન કરે તેનાથી સુવર્ણદાન, રૂપાનું દાન, વસ્ત્રદાન, મણીઓનું દાન, મોતીઓનું દાન અને રત્નોનું દાન આ સર્વે દાનો આપોઆપ થઈ જાય છે. 1 પૃથ્વીના દાનથી ઉપરોક્ત બધાય દાનનું ફળ પ્રાપ્ત થાય છે. આ લોકમાં ભૂમિનું દાન કરનાર પોતાની પૂર્વની 5 અને ભવિષ્યમાં થનારી 5 અને સ્વયં પોતે એમ 11 પેઢીને તારે છે. જે પુરુષ ગૃહસ્થાશ્રમને ઉપયોગી સર્વે ઉપકરણોએ યુક્ત નૂતન અને મજબૂત ઘરનું વિધિવત પૂજન કરી પવિત્ર બ્રાહ્મણને દાન કરે છે તે પ્રજાપતિ બ્રહ્માના સત્યલોકને પામે છે. જે બ્રહ્મલોકમાં ચારે બાજુ સુવર્ણમાંથી નિર્મિત કિલ્લાઓ શોભે છે, જ્યાં ઊંચા ઊંચા અનેક પ્રકારના રત્નો જડિત સુંદર મહેલો પ્રકાશે છે, આવા મહેલોને ઘરનું દાન કરનાર પ્રાપ્ત કરે છે. હે વિપ્ર, જે ગૃહસ્થ પુરુષ સારા સ્વભાવવાળી સુશીલ વાછરડાએ સહિત વસ્ત્રોથી શણગારેલી સુંદર આકૃતિવાળી રૂપાળી બહુ દૂધવાળી સુવર્ણના શિંગડાવાળી રૂપાની ખરીવાળી કંઠમાં મણિમય મોતીના હાર ધારણ કરેલી ગાયનું દક્ષિણા અને દોહન પાત્રે સહિત શાસ્ત્રોક્ત વિધિથી કુટુંબવાળા પવિત્ર બ્રાહ્મણને દાન કરે છે તે ગૃહસ્થ પુરુષ વિષ્ણુલોકને પામે છે. હે વિપ્ર, જે ગૃહસ્થ બ્રાહ્મણને દક્ષિણાએ સહિત સુવર્ણનું દાન કરે છે તેનું અંતઃકરણ ક્યારેય મલિન થતું નથી, તે સર્વ દોષો થકી મુક્ત થઈ જાય છે. હે વિપ્ર, જે પુરુષ માઘ માસમાં તાંબાનું તલ ભરેલું પાત્ર બ્રાહ્મણને દાનમાં આપે છે તે પુરુષને ક્યારેય યમપુરીના દર્શન કરવા પડતા નથી. જે પુરુષ ઉનાળાની ઋતુમાં જળનું અને પગરખાનું દાન કરે છે અને વર્ષા ઋતુમાં છત્રીનું દાન કરે છે તે પુરુષ ચંદ્રલોકને પામે છે. હે વિપ્ર, જે પુરુષ એકાદશીનું વ્રત કરી બારસને દિવસે ભગવાનના ભક્ત બ્રાહ્મણોને અને વૈરાગ્યવાન સંત પુરુષોને વિશેષપણે ભોજન કરાવે છે તે પુરુષને સર્વ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીહરિ તેમના ઉપર પ્રસન્ન થઈ તેમના મનની સર્વે ઈચ્છાઓ પૂર્ણ કરે છે. જે પુરુષ માક્ષર માસની એકાદશીનું વ્રત કરી બારસને દિવસે કેશવ ભગવાનનું પૂજન કરી તેમના ભક્તોને જમાડે છે તે પુરુષને અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે પુરુષ પોષ માસની એકાદશીનું વ્રત કરી બારસને દિવસે નારાયણ ભગવાનનું પૂજન કરી બ્રાહ્મણોને અને સંતોને જમાડે છે તેમને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે પુરુષ માઘ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે માધવ ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેમને રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે પુરુષ ફાગણ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે ગોવિંદ ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડી પ્રસન્ન કરે છે તેમને અતિરાત્ર યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે પુરુષ ચૈત્ર માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે વિષ્ણુ ભગવાનનું પૂજન કરી પોતાની શક્તિ પ્રમાણે સંતો બ્રાહ્મણોને જમાડે છે તે પુરુષ પૌંડરિક યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે અને દેહને અંતે દેવોને દુર્લભ એવા ભગવાનના દિવ્યલોકને પામે છે. જે પુરુષ વૈશાખ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે મધુસૂદન ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડી પ્રસન્ન કરે છે તેમને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. વળી જે પુરુષ જેઠ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે ત્રિવિક્રમ ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડે છે તેમને ગવાયન યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે પુરુષ અષાઢ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે વામન ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડે છે તેમને સોમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે પુરુષ શ્રાવણ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે શ્રીધર ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડે છે તેમને વિશ્વજીત યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે પુરુષ ભાદરવા માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે ઋષિકેશ ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડે છે તેમને સોત્રામણી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. વળી જે પુરુષ આસો માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે પદ્મનાભ ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડે છે તેમને સોમયાગ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે પુરુષ કાર્તિક માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે દામોદર ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડે છે તે પુરુષને સર્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હે વિપ્ર, આ બારસની તિથિ વિષ્ણુ દેવતાની તિથિ છે. તેથી નારાયણ ભગવાનને અતિશય પ્રિય છે. તે તિથિમાં જે કાંઈ સુકૃત કરવામાં આવે તેનું અવિનાશી ફળ પ્રાપ્ત થાય છે. આ બારસની તિથિને દિવસે બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપવું ને ભગવાનના ભક્તોને તે ઋતુને યોગ્ય ભોજન કરાવી પ્રસન્ન કરવા. હે વિપ્ર, આવી રીતે બારસને દિવસે પુણ્યકર્મ કરનારો સદગૃહસ્થ ઘંટડીઓના સમૂહથી સુશોભિત સૂર્યની સમાન પ્રકાશિત દિવ્ય વિમાનમાં બેસી ભગવાનના ધામને પામે છે. હે વિપ્ર, જે મનુષ્ય રોગાર્ત મનુષ્યોના રોગની નિવૃત્તિ થાય તે માટે ઔષધ અને ઘી સાથે રુચિકર અન્નનું દાન કરે છે તે મનુષ્ય સ્વયં રોગરહિત થઈ દીર્ઘ આયુષ્ય ભોગવે છે. જે પુરુષ વેદનું પુસ્તક અથવા કોઈ શતશાસ્ત્રનું પુસ્તક અથવા શ્રીમદ ભાગવત પુરાણનું પુસ્તક અથવા મહાભારતનું પુસ્તક દાનમાં આપે છે તેમને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે અને તેમના સર્વ પાપનો નાશ થઈ જાય છે. જે પુરુષ શિયાળામાં વસ્ત્રોનું, કાષ્ઠનું તથા ગરમ ધાબળાનું બ્રાહ્મણોને દાન કરે છે તેનું સુખ નિરંતર વૃદ્ધિ પામતું રહે છે. હે વિપ્ર, આ ભૂમંડળ ઉપરની જે જે વસ્તુ પોતાને અતિશય પ્રિય હોય તેમજ પોતાની પત્નીને જે વસ્તુ અતિશય પ્રિય હોય તે વસ્તુને અક્ષય રાખવા અથવા અનંતગણી વધતી રહે તેવી ઈચ્છાવાળા પુરુષે સ્વધર્મનિષ્ઠ અને ભગવદ્ ભક્ત એવા બ્રાહ્મણને દાનમાં આપવી. જે પુરુષ ચૈત્ર સુદ બારસમાં પ્રતિદિન શ્વેતવસ્ત્રનું દાન કરે છે તે પુરુષ અનંતગણા સમય સુધી સ્વર્ગના સુખને પામે છે. જે મનુષ્ય વૈશાખ માસમાં સુવર્ણનું અને જેઠ માસમાં છત્રી અને પગરખાનું દાન કરે છે તથા અષાઢ માસમાં શૈયાનું દાન કરે છે તે મનુષ્ય શ્વેતદ્વીપ ધામને પામે છે. જે પુરુષ શ્રાવણ માસમાં શ્રીમદ ભાગવતના પુસ્તકનું દાન કરે, ભાદરવામાં ગાયનું દાન કરે, આસો માસમાં વિધિવત ઘોડાનું દાન કરે તે પુરુષ પોતાના કુળનો ઉદ્ધાર કરે છે. હે વિપ્ર, વળી જે પુરુષ કાર્તિક માસમાં ઊનનું, માક્ષર માસમાં નમકનું, પોષ માસમાં અન્નના પર્વતનું, ફાગણ માસમાં કેસર ચંદનાદિ સુગંધિમાન વસ્તુઓનું દાન કરે છે તે મનુષ્ય સદાય સુખી રહે છે. દાન કીર્તિ માટે ન આપવું, કોઈ ભયથી કે લોભથી દાન ન આપવું, પરંતુ પરના અને પોતાના હિત માટે જ પાત્ર બ્રાહ્મણને તે દાન કરવું. જે વિપ્ર સત્પાત્રના ગુણોએ યુક્ત હોય છતાં પણ દાનનો સ્વીકાર કર્યા પછી તેનો અધાર્મિક કાર્યોમાં વિનિયોગ કરે તો તેને ફરીવાર ક્યારેય દાન ન આપવું. જે વિપ્ર જ્યાં ત્યાંથી દાનનો સ્વીકાર કરી ભેળું કરી રાખે પણ ધર્મ કાર્યમાં તેનો ઉપયોગ ન કરે તો તેવા વિપ્રને ફરી ક્યારેય દાન આપવું નહીં. હે વિપ્ર, દાન આપવાના સમયે જો સત્પાત્ર બ્રાહ્મણ હાજર ન હોય તો મનથી સંકલ્પ કરવો કે આ દાન આ વિપ્રને હું અર્પણ કરું છું એમ સંકલ્પ કરી જળમાં એક જળની અંજલિ અર્પણ કરી દાન વિધિ કરવો. આ પ્રમાણે કરવાથી દાન કરનારને દશગણું ફળ પ્રાપ્ત થાય છે અને દાન લેનાર વિપ્રને પણ દાન ગ્રહણ કરવાનો દોષ લાગતો નથી. વિદ્યાવાન, દરિદ્ર, જેની સંપત્તિ વિનાશ પામી હોય એવા અને ભિક્ષાની યાચના કરનાર વિપ્રને, તેમાંથી પણ ચારિત્ર્યવાન વિપ્રને વિશેષપણે દાન કરવામાં આવે તો અવિનાશી ફળને આપનારું થાય છે. હે વિપ્ર, ક્રોધરહિત સ્વધર્મ પરાયણ, સત્યભાષી અને નેત્રાદિ ઇન્દ્રિયોનું દમન કરવામાં તત્પર એવા સાધુ કે વિપ્ર હોય તેમને દાન કરવામાં આવે તો એ દાન મહાફળને આપનારું થાય છે. માને રહિત દુર્જનોએ કરેલા સર્વે અપરાધોને સહન કરનાર, નિસ્પૃહી, જીતેન્દ્રિય, સકલ પ્રાણીઓનું હિત ઇચ્છનાર અને સર્વેની સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરનાર જે વિપ્ર હોય તેમને આપેલું દાન પણ મહાફળને આપનારું થાય છે. જે શ્રેષ્ઠ બ્રાહ્મણે શિક્ષા આદિ છ અંગોએ સહિત ચાર વેદનું અધ્યયન કરેલું હોય, સ્નાન સંધ્યાદિ ષટકર્મમાં તત્પર હોય અને અંતરમાં શાંત વર્તતો હોય તે વિપ્ર સત્પાત્ર કહેલો છે. હે વિપ્ર, જે ધનવાન ગૃહસ્થ આવા સત્પાત્ર વિપ્રને જે દાન કરે તે દાન તે જ સમયે નિશ્ચિત હજાર ગણો થઈ જાય છે તેમાં કોઈ સંશય નથી. જે ઉત્તમ બ્રાહ્મણ સદબુદ્ધિ શાસ્ત્રાધ્યયન તથા સારા સ્વભાવથી અને સદાચારથી યુક્ત હોય તે એક હોવા છતાં તેમને જો દાન કરવામાં આવે તો આખા કુળને તારે છે. સકલ સત્પાત્રતાના ગુણોથી સંપન્ન તથા સ્વધર્મનિષ્ઠ સંતો દ્વારા પ્રમાણિત કરાયેલો બ્રાહ્મણ જે કોઈ દેશમાં હોવાનું સાંભળવામાં આવે તો તે દૂરદેશથી પણ પોતાને ત્યાં બોલાવી સત્કાર કરી તેમને યોગ્ય દાનનું પ્રદાન કરી તેમની સર્વભાવે પૂજા કરવી. હે વિપ્ર, ચાટ અર્થાત છેતરનાર, ચારણ, ચોર, ઠગ, જાસૂસ, કુવૈદ્ય, કપટી, ધૂર્ત, શઠ, મલ્લ અને બંદીજન આ નવ પ્રકારના જનોને આપેલું દાન નિષ્ફળ જાય છે. હે દ્વિજેન્દ્ર, ગૃહસ્થજનોએ ન્યાય માર્ગથી સંપાદન કરેલા ધનથી યથાશક્તિ દાન કરવું, પોતાના પોષ્યવર્ગને દુઃખ પમાડીને દાન ન કરવું અને અન્યાયથી મેળવેલા ધનથી પણ દાન ન કરવું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા શ્રીહરિએ ગૃહસ્થના ધર્મો કહેતા તેમાં દાનના મહિમાનું અને વિધિનું નિરૂપણ કર્યું. એ નામે 11મો અધ્યાય પૂર્ણ થયો.